શ્રીમદ દેવી ભાગવત અધ્યાય બે. દેવી ભાગવતના મહાત્મ્ય પ્રસંગમાં જામવાનને ત્યાં શ્રીકૃષ્ણનું મણિ પ્રાપ્ત કરવા જવું તથા જામવતી સાથે લગ્ન કરીને દ્વારકા પાછા આવ્યા તેની કથા. ઋષિએ પૂછ્યું, હે મહાબુદ્ધિમાન સુતજી, મહાભાગ વસુદેવે પુત્રને એટલે કે શ્રીકૃષ્ણ જે ઘણા દિવસથી દ્વારકાથી ગયા હતા તેમને કઈ રીતે પ્રાપ્ત કર્યા? ભગવાન શ્રીકૃષ્ણે પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો અને શા માટે શોધ્યો? શ્રીમદ દેવી ભાગવતની આ કથા વસુદેવજીએ ક્યાં વિધિ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સાંભળી અને તેના વક્તા કોણ હતા એ કહેવાની કૃપા કરો. સુતજી બોલ્યા, ભોજવંશી રાજા સત્રાજિત દ્વારકામાં આનંદપૂર્વક રહેતા હતા. તેઓ સતત સૂર્યનારાયણની આરાધના કરતા હતા. સૂર્યદેવે સત્રાજિતની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને સૂર્યલોકનું દર્શન કરાવ્યું અને શમંતક નામનો એક મણિ પણ આપ્યો. સત્રાજિત તે મણિને ગળામાં પહેરીને દ્વારકા આવ્યા. તે મણી અત્યંત તેજસ્વી હતો. સત્રાજિતને જોઈને લોકો તે સ્વયં સૂર્યનારાયણ છે એવું સમજ્યા. તેઓ સુધર્મા સભામાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા, જગત પ્રભુ, જો આ સૂર્યનારાયણ આવી રહ્યા છે. લોકોની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેઓ બોલ્યા, અરે બાળકો, આ સૂર્યદેવ નથી, આ તો શમંતક મણિ પહેરીને સત્રાજિત આવી રહ્યા છે. મણિને કારણે તેઓ તેજસ્વી દેખાય છે. આ મણિ ભગવાન સૂર્યદેવે તેમને આપ્યો છે. ત્યાર પછી સત્રાજિતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કરાવ્યું, મણિની પૂજા કરાવી અને તે મણિને તેમના મકાનમાં સ્થાપિત કરી દીધો. દરરોજનું 8 વાર સોનું આપનાર આ દિવ્ય મણિ જ્યાં હતો ત્યાં કોઈ પણ પ્રકારનો ભયંકર રોગચાળો, દુષ્કાળ અને બીજા ઉત્પાતોનો ભય રહેતો નહીં. સત્રાજિતના એક ભાઈ હતા, તેમનું નામ પ્રસેન હતું. એકવાર તેઓ શમંતક મણિને ગળામાં પહેરી ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ગયા. તેમને સિંહે જોયા અને ઘોડા સહિત પ્રસેનને મારીને તેમની પાસેનો મણિ સિંહે લઈ લીધો. વૃક્ષરાજ જામવાન અત્યંત બળવાન હતો. તેણે જોયું કે સિંહની પાસે મણિ છે. જામવાને સિંહને તેની બોર્ડના દ્વાર પાસે જ મારીને મણિ ઝૂંટવી લીધો. અને તેણે તેના પુત્રને રમવા માટે તે આપી દીધો. બાળક પણ આ તેજસ્વી મણિ સાથે રમવા લાગ્યો. થોડા દિવસો પસાર થયા અને પ્રસેન પાછા આવ્યા નહીં. ત્યારે સત્રાજીતને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું, ખબર નથી કોઈએ મણિ મેળવવાની ઈચ્છાથી પ્રસેનને મારી નાખ્યો હોય. અને પછી તો દ્વારકામાં લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે માનો ન માનો શ્રીકૃષ્ણએ જ પ્રસેનને મારી નાખ્યો છે. કારણ કે તે મણિ પર શ્રીકૃષ્ણની નજર હતી. આ વાત ભગવાન શ્રીકૃષ્ણએ સાંભળી ત્યારે પોતાના ઉપર લાગેલા કલંકને દૂર કરવા માટે કેટલાક નગરજનોને સાથે લઈ શ્રીકૃષ્ણ દ્વારકાની બહાર ગયા. જંગલમાં તેમણે સિંહ દ્વારા મરાયેલા પ્રસેનને જોયો. લોહીના ડાઘાથી ખરડાયેલા માર્ગે આગળ જતા મરાયેલો સિંહ એક ગુફા પાસે પડેલો જોયો. ભગવાન શ્રીકૃષ્ણે નગરવાસીઓને ઉદાસ થઈ કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી તમે બધા અહીં રોકાવો. મણી કોની પાસે છે તેનો પત્તો મેળવવા હું આ ગુફામાં જાઉં છું. બહુ સરસ કહીને નગરવાસી ત્યાં રોકાઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ ગુફામાં ગયા. ત્યાં જામવાન રહેતો હતો. તેમણે ત્યાં જોયું કે વૃક્ષરાજના પુત્રના હાથમાં મણી હતો. શ્રીકૃષ્ણે બાળક પાસેથી મણી ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો. ત્યાં તો બાળકની પાલક માતાએ ભયંકર ગર્જના કરી. તે સાંભળીને જામવાન ત્યાં આવી પહોંચ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાત દિવસ 27 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. ગુફાની બહાર રહેલા દ્વારકાવાસીઓએ 12 દિવસ સુધી શ્રીકૃષ્ણના આવવાની પ્રતિજ્ઞા કરી, આવવાની પ્રતીક્ષા કરી અને પછી ભયભીત થઈ દ્વારકા પાછા આવ્યા. દ્વારકા આવીને તેમણે શરૂઆતથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીના બધા સમાચાર કહ્યા. આ સાંભળીને સૌને ખૂબ દુઃખ થયું. હવે બધા સત્રાજીતની નિંદા કરવા લાગ્યા. પોતાના પુત્ર શ્રીકૃષ્ણની આ સમગ્ર કષ્ટદાયી વાત વસુદેવજીએ સાંભળી ત્યારે તેમના પરિવાર સહિત તેઓ મહાશોકમાં ડૂબી ગયા. હવે મારું કલ્યાણ કઈ રીતે થશે એવી અનેક ચિંતા તેમના મનમાં થવા લાગી. એટલામાં દેવર્ષિ નારદજી બ્રહ્મલોકથી ત્યાં પધાર્યા. વસુદેવજી ઊભા થઈ ગયા અને મુનિને પ્રણામ કર્યા. નારદ મુનિનું વસુદેવજી યથોચિત પૂજન કર્યું. નારદજીએ વસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, આપ ચિંતામાં કેમ છો? ચિંતાનું કારણ જણાવો. વસુદેવજીએ કહ્યું, મારો પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ પ્રસન્નને શોધવા માટે નગરજનોની સાથે વનમાં ગયો હતો. ત્યાં મૃત્યુ પામેલા પ્રસન્નને જોયો. એક ગુફાના દ્વાર પાસે પ્રસન્નને મારનાર સિંહને પણ મરેલો જોયો. ત્યારે નગરજનોને ગુફાના દ્વાર પાસે રોકાવાનું કહીને શ્રીકૃષ્ણએ ગુફામાં પ્રવેશ કર્યો. હે મહામુનિ, લાંબો સમય વ્યતીત થઈ ગયો છતાં મારો પ્રાણ પ્રિય પુત્ર પાછો આવ્યો નથી, તે કારણે હું ચિંતામાં છું. હે નારદજી, કોઈ એવો ઉપાય બતાવવાની કૃપા કરો જેથી મારો પુત્ર જલ્દી પાછો આવી જાય. નારદજી બોલ્યા, હે યદુશ્રેષ્ઠ, શ્રીકૃષ્ણ પાછા આવે તે માટે તમે અંબિકા દેવીની આરાધના કરો, તેનાથી આપનું તુરંત જ કલ્યાણ થશે. વસુદેવજીએ પૂછ્યું, હે દેવર્ષિ, તે અંબિકા દેવી કોણ છે? તેમનો મહિમા શું છે અને તેમનું પૂજન કઈ રીતે કરવું એ કહેવાની કૃપા કરો. નારદજી બોલ્યા, હે મહાભાગ વાસુદેવ, અંબિકા દેવીના મહાત્મ્યનું સંપૂર્ણ રીતે કોણ વર્ણન કરી શકે? હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો. ભગવતી અંબિકા નિત્ય સ્વરૂપિણી છે. તેમનું સતચિદ અને આનંદમય સ્વરૂપ છે. તેઓ સર્વોપરી છે. આચરાચર જગત તેમનાથી વ્યાપ્ત છે. તેમની જ આરાધનાના પ્રભાવથી જ બ્રહ્માજી આચરાચર જગતની રચના કરે છે. મધુ અને કૈટભ નામના દૈત્યોથી ભયભીત થઈ બ્રહ્માજીએ દેવીની સ્તુતિ કરી અને તેઓ ભયમુક્ત બન્યા. તે જ દેવીની કૃપાથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. ભગવાન રુદ્ર પર તેમની દ્રષ્ટિ પડવાથી તેઓ સંસારના સંહાર કાર્યમાં સફળ થાય છે. સંસાર બંધન માટે પણ તેઓ જ કારણ છે અને સંસારમાંથી મુક્ત કરવાનું કામ પણ તેમનું જ છે. તે દેવી પરમ વિદ્યા સ્વરૂપિણી છે. સંપૂર્ણ શક્તિશાળીઓ પર પણ તેમની સત્તા છે. તમે નવરાત્રિમાં વિધિપૂર્વક તે ભગવતી જગદંબિકાનું પૂજન કરીને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળો. તે પુરાણનું શ્રવણ કરવાથી તુરત જ તમારો પુત્ર પાછો આવશે. આ પુરાણનું વાંચન અને શ્રવણ કરવાથી ભુક્તિ, ભોગ અને મુક્તિ દૂર રહી શકતી નથી. આ પ્રમાણે મુનિવર નારદજીના કહેવાથી વસુદેવજીએ તેમના ચરણોમાં માથું નમાવ્યું અને તેઓ અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા. વસુદેવજી બોલ્યા, ભગવાન, આપના કહેવાથી ભગવતી જગદંબિકાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર એક પૂર્વ પ્રસંગ મને યાદ આવી ગયો, તે હું કહું છું, આપ સાંભળો. પૂર્વકાળની વાત છે. આકાશવાણી દ્વારા એવું જાણવામાં આવ્યું કે દેવકીના આઠમા ગર્ભથી કંસનું મૃત્યુ થશે. તે સાંભળી પાપી કંસે મને સભામાં જ પકડી લીધો. મારી પત્ની દેવકીની સાથે મારે કારાવાસની હવા ખાવી પડી. જેમ જેમ બાળકો જન્મતા હતા, દુષ્ટ કંસ તેમને મારી નાખતો હતો. કંસના હાથે મારા છ પુત્રોનો વધ થવાથી દેવકીના અંતઃકરણમાં શોકનો સમુદ્ર ઉમટી પડ્યો. હવે તે સન્નારી રાત દિવસ ચિંતા કરવા લાગી. ત્યારે મેં મુનિવર ગર્ગજીને બોલાવીને તેમના ચરણોમાં મસ્તક મૂકી પૂજા કરી. અત્યંત વિનયપૂર્વક પુત્રની ઈચ્છા પ્રગટ કરતા દેવકીની વેદના તેમને કહી. મેં કહ્યું, ભગવાન, આપ કરુણાના સાગર છો, આપ યાદવોના ગુરુ છો. હે મુનિરાજ, આપ અમને દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થાય તેવો ઉપાય બતાવવાની કૃપા કરો. ત્યારે કૃપાસાગર ગર્ગ મહારાજ પ્રસન્ન થઈ મને કહેવા લાગ્યા. ગર્ગજી બોલ્યા, હે મહાભાગ વસુદેવ, દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થવાનો ઉપાય બતાવું છું. તે સાંભળો, ભગવતી દુર્ગા ભક્તોના દુઃખ દૂર કરવા વાળી અને કલ્યાણ સ્વરૂપિણી છે. તમે તેમની આરાધના કરો, તેમની કૃપાથી તમારું તુરંત જ કલ્યાણ થશે. કારણ કે તેમની ઉપાસનાથી તમામ લોકોના બધા જ મનોરથ પૂર્ણ થઈ જાય છે. ભગવતી દુર્ગાની ભક્તિ કરનાર લોકો માટે જગતમાં કશું પણ દુર્લભ નથી. ગર્ગ મુનિ દ્વારા પ્રમાણે કહેવાથી અમારા પતિ પત્ની બંનેના હૃદયમાં અત્યંત હર્ષ થયો. મેં ખૂબ જ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું, ભગવાન, આપ પરમ દયાળુ છો. જો મારા પર આપની કૃપા હોય તો મથુરા નગરીમાં જ આપ મારા માટે ભગવતી જગદંબિકાની આરાધના શરૂ કરી દો. હે મહામતી, હું કંસને ત્યાં કેદી બંધી છું. એ સ્થિતિમાં મારાથી કશું થઈ શકવાની સંભાવના દેખાતી નથી. તેથી આપ જ આ દુઃખરૂપી દુસ્તર દરિયામાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. આ પ્રમાણે મારા કહેવાથી મુનિવર ગર્ગજી પ્રસન્ન થઈને બોલ્યા, હે વસુદેવ, તમે મારા અત્યંત પ્રિય પાત્ર છો. તેથી તમારા કલ્યાણ અર્થે હું અવશ્ય પ્રયત્ન કરીશ. અને પછી મારી પ્રેમપૂર્વક પ્રાર્થનાથી મુનિવર ગર્ગજી ભગવતી જગદંબિકાની આરાધના કરવા માટે થોડા બ્રાહ્મણોને સાથે લઈ વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં જઈને તેઓ ભક્તોના મનોરથને પૂર્ણ કરવા વાળી જગત જરણીના જપ અને પાઠમાં સામેલ થઈ તેમની આરાધના કરવા લાગ્યા. અનુષ્ઠાન પૂર્ણ થયા પછી આકાશવાણી થઈ, હે મુનિરાજ, હું પ્રસન્ન છું, તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે મેં ભગવાન વિષ્ણુને આદેશ આપ્યો છે. વસુદેવજીને ત્યાં દેવકીજીના ગર્ભથી તેઓ પોતાનો અંશાવતાર ધારણ કરશે. તેમનું પ્રાગટ્ય થતા જ વસુદેવજી કંસના ભયથી તેમને ગોકુલમાં નંદજીના ઘેર પહોંચાડી દેશે અને બદલામાં યશોદાજીની પુત્રીને અહીં મથુરા લાવીને કંસને આપી દેશે. અને કંસ તે કન્યાને મારવા માટે જમીન પર પટકવાની કોશિશ કરશે ત્યારે તે કન્યા કંસના હાથમાંથી છૂટી જશે. તે અત્યંત મનોહર રૂપ ધારણ કરશે. મારા અંશરૂપ શરીર ધારણ કરીને તે વિંધ્યાચલ પર્વત પર જઈને જગતના કલ્યાણ કાર્યમાં સામેલ થઈ જશે. આ પ્રમાણે આકાશવાણી સાંભળીને મુનિવર ગર્ગજીએ ભગવતી જગદંબિકાને પ્રણામ કર્યા. અત્યંત પ્રસન્ન થઈ તેઓ મથુરાપુરીમાં આવ્યા. વસુદેવજી કહે છે, મેં તેમના મુખેથી દેવીનું વરદાન સાંભળ્યું. અમને પતિ પત્ની બંનેને તે સાંભળીને અતિ હર્ષ થયો. મારા હૃદયમાં આનંદનો સાગર ઉમટી પડ્યો. ત્યારથી ભગવતી જગદંબિકાનું મહાત્મ્ય હું જાણતો હતો. હે દેવર્ષિ નારદજી, આજે પણ આપના મુખાર વિંદથી તે જ મહાત્મ્ય હું સાંભળી રહ્યો છું. તેથી હે પ્રભુ, આપ જ મને શ્રીમદ દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો. હે દેવર્થી, આપ દયાના સાગર છો, મારા સૌભાગ્યથી જ આપ અહીં પધાર્યા છો. વસુદેવનું કથન સાંભળીને નારદજી પ્રસન્ન થઈ ગયા. શુભ દિવસ અને શુભ નક્ષત્રમાં તેમણે કથાનો પ્રારંભ કર્યો. કથા નિર્વિઘ્ને સમાપ્ત થાય તે માટે અનેક બ્રાહ્મણો નિર્વાણ જપ કરવા લાગ્યા. કેટલાક બ્રાહ્મણો માર્કંડે પુરાણમાં આવેલા દુર્ગા સપ્તસતીનો પાઠ કરવા લાગ્યા. નારદજીએ પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ કર્યો. વસુદેવજી ભક્તિપૂર્વક સાંભળવા લાગ્યા. નવમા દિવસે કથાની પૂર્ણાહુતિ થઈ. મહાભાગ વસુદેવજીએ પ્રસન્નતાપૂર્વક ગ્રંથની અને વક્તાની પૂજા કરી. બરાબર તે જ સમયે શ્રીકૃષ્ણનું જામવાન સાથે ગુફામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. લડતા લડતા ભગવાન શ્રીકૃષ્ણના મુષ્ટિ પ્રહારથી જામવાન ઘાયલ થઈ ગયો. તેનું શરીર લોહીથી લથપથ થઈ ગયું. તે જ્યારે બાનમાં આવ્યો ત્યારે તે શ્રીકૃષ્ણના ચરણોમાં માથું મૂકીને અત્યંત શ્રદ્ધા સાથે પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. તેણે કહ્યું, ભગવાન, હું આપને ઓળખી ગયો છું. આપ જ રઘુકુળ ભૂષણ શ્રી રામ છો. આપના ક્રોધથી સમુદ્ર ભય પામીને ધ્રુજી ઉઠ્યો હતો. લંકા નષ્ટ પ્રાય બની ગઈ અને રાવણ તેના પરિવાર સાથે કાળનો કોળિયો બની ગયો. હે ભગવાન, એ જ આપ હવે શ્રીકૃષ્ણના રૂપમાં પધાર્યા છો. મારી ઉદ્ધતાઈને ક્ષમા કરો. હે પ્રભુ, હું બધી રીતે મન વચન અને શરીરથી આપનો સેવક છું. કૃપા કરીને ઉચિત આજ્ઞા કરો. જમવાનની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, વૃક્ષરાજ, હું મણી લેવા માટે આ ગુફામાં આવ્યો છું. ત્યારે જામવાને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી અને પોતાની દીકરી જામવતીનું શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરાવી દીધું અને શમંતક મણી પણ શ્રીકૃષ્ણને આપી દીધો. શ્રીકૃષ્ણએ જામવતીનો પત્ની તરીકે સ્વીકાર કરીને મણી પોતાના ગળામાં પહેરી લીધો અને જામવાનની વિદાય લઈ દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. તે જ દિવસે દેવી ભાગવતની કથા સમાપ્ત થઈ હતી. ઉદાર સ્વભાવના વસુદેવજીએ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી પ્રસન્ન કર્યા. બ્રાહ્મણો આશીર્વાદ આપી રહ્યા હતા તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ મણી પહેરીને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા. પત્ની સાથે શ્રીકૃષ્ણ ત્યાં આવેલા જોઈને વસુદેવજી સહિત તે સ્વજનો ત્યાં હતા તે બધાના જ નેત્રોમાં આનંદના આંસુ ઉભરાયા અને હૃદયમાં હર્ષનો સમુદ્ર ઉછળવા લાગ્યો. ત્યાર પછી દેવર્ષિ નારદજી ભગવાન શ્રીકૃષ્ણના પધારવાથી પ્રસન્ન થઈ વસુદેવજી અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિનું જે આ ચરિત્ર છે તેના પ્રભાવથી અપક્ષય ટળી જાય છે. જે માણસ ભક્તિભાવથી આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વાંગ સુખી થાય છે. સંસારમાં તેની કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી અને છેવટે તે ભવસાગરને પાર કરીને મુક્તિનો અધિકારી બની જાય છે. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.